શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 54 નવમાંથી લઈને 13માં મન્વંતર સુધીનું સંક્ષિપ્ત વર્ણન માર્કંડેયજી કહે છે. કૃષ્ણુકીજી, આ તમને સાવર્ણિક મન્વંતરનું યથાર્થ વર્ણન કહી સંભળાવ્યું. સાથે સાથે મહિષાસુર વધ વગેરેના રૂપમાં ભગવતી દુર્ગાનો મહિમા પણ બતાવવામાં આવ્યો. મુનિશ્રેષ્ઠ, હવે બીજા સાવર્ણિક મન્વંતરની કથા સાંભળો. દક્ષના પુત્ર સાવર્ણિક 9માં મનુ થવાના છે. તેમના સમયમાં જે દેવતા મુનિ અને રાજા થશે તે બધાના નામ સાંભળો. પાર, મરીચી, ગર્ભ અને સુધર્મા, આ 3 પ્રકારના દેવતા હશે. એમનામાંથી પ્રત્યેક વર્ગમાં 12 દેવતા હશે. આ સમયે જે 6 મુખોવાળા અગ્નિકુમાર કાર્તિકેય છે તેવો જ તે મન્વંતરમાં અદ્ભુત નામના ઇન્દ્ર થશે. મેધાતિથિ વસુ, સત્ય, જ્યોતિષ્માન, ધ્યુતિમાન, સબલ તથા હવ્યવાહના 7 થશે. દૃષ્ટકેતુ, બરહકેતુ, પંચહસ્ત, નિરામય, પૃથુસ્રવા, અર્ચિષ્માન, ભૂરિધુમ્ન તથા બૃહદભયા દક્ષપુત્ર સાવરણી મનુના રાજકુમાર થશે. હવે 10માં મનુના મન્વંતરનું વર્ણન સાંભળો. 10માં મન્વંતરમાં બ્રહ્માજીના પુત્ર બુદ્ધિમાન સાવરણીનો અધિકાર થશે. બ્રહ્મ સાવરણી મન્વંતરમાં સુખાસીન અને નિરુદ્ધ આ 2 પ્રકારના દેવતા હશે. તેઓ 100 સંખ્યામાં હશે. તે સમયે 100 પ્રકારના પ્રાણી ઉત્પન્ન થશે, તેથી તેમના દેવતા પણ 100 જ હશે. તે મન્વંતરમાં ઇન્દ્રના સમસ્ત ગુણોથી યુક્ત શાંતિ નામના ઇન્દ્ર થશે. આપો મૂર્તિ, હવિષ્યમાન, સુકૃત, સત્ય, નાભાગ, અપ્રીતમ અને વશિષ્ઠ આ 7 થશે. સુક્ષેત્ર, ઉત્તમોજા, ભૂમિસેન, વીર્યવાન, સતાનિક, વૃષભ, અનમિત્ર, જયદ્રથ, ભૂરિધુમ્ન તથા સુપર્વા મનુના પુત્ર હશે. હવે ધર્મના પુત્ર સાવરણીના મન્વંતરને સાંભળો. ધર્મ સાવરણી મન્વંતરમાં વિહંગમ, કામગ તથા નિર્માણ રતિ આ 3 પ્રકારના દેવતા હશે. આમનામાંથી 30 દેવતાઓનો સમુદાય છે. માસ, ઋતુ અને દિવસ એ નિર્માણ રતિ કહેવાશે. રાત્રિઓનું નામ વિહંગમ હશે અને મુહૂર્ત સંબંધી પણ કામગ કહેવાશે. વિખ્યાત પરાક્રમી વૃષ તેમના ઇન્દ્ર હશે. હવિષ્યમાન, વરિષ્ઠ, અરુણનંદન, દૃષ્ટિ, નિશ્વર, અનગ, મહામુનિ, વિષ્ટિ તથા અગ્નિદેવ આ 7 થશે. સર્વત્ર સુશર્મા, દેવાનિક, પુરદ્વહ, હેમધનવા તથા દઢાયુ આ ભવિષ્યમાં થનારા રાજા ધર્મ સાવરણી મનુના પુત્ર થશે. 12મું મન્વંતર રુદ્રપુત્ર સાવરણી મનુનું હશે. તેના આવ્યા પછી સુધર્મા, સુમના, હરિત, રોહિત અને સુવર્ણ આ 5 દેવગણ થશે. એમનામાંથી પ્રત્યેક ગણ 10 દેવતાઓનો હશે. મહાબલી ઋતધામા એમના ઇન્દ્ર થશે. ધૃતિ, તપસ્વી, સુતપા, તપોમૂર્તિ, તપોનિધિ, તપોરતિ તથા તપોદ્યુતિ આ 7 થશે. દેવમાન, ઉપદેવ, દેવશ્રેષ્ઠ, વિદુરથ, મિત્રવાન તથા મિત્રવિંદ આ ભાવિ મનુના વંશજ રાજા થશે. હવે રોચ્ય નામના 13માં મનુના સમયમાં થનારા દેવતાઓ, સપ્તઋષિ તથા રાજાઓનું વર્ણન સાંભળો. સુધર્મા, સુકર્મા અને સુશર્મા આ 3 તે સમયના દેવતા હશે. મહાબલી તથા મહાપરાક્રમી દિવસપતિ એમના ઇન્દ્ર થશે. ધૃતિમાન, અવ્યય, તત્વદર્શી, નિરુત્સક, નિર્મોહ, સુતપા અને નિષ્પ્રકંપ આ 7 થશે. ચિત્રસેન, વિચિત્ર, નયતિ, નિર્ભય, દ્રઢ, સુનેત્ર, શત્રુબુદ્ધિ તથા સુવ્રત આ રોચ્ય મનુના પુત્ર રાજા થશે. અધ્યાય 54 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.